જ્ઞાનતાથી બધું આવું કરે છે ને, એટલે તમારે જેમ જેમ જાણીને ખબર પડે ને, ખોટું માથે ખબર કરી એનો વાત શું કેવો. ભગવાન ના છોકરા મરી ગયેલા કેવું તમે ખબર પડે ને, બધે છોકરા કોઈ વખત હોય જ નહીં ને. આ તો સંસારમાં આ ઋણા બંધ છે, શું છે ઋણાના બંધ છે, હા હિસાબ લેવા દેવાના. હા કોઈ બાપ તો છે કે છોકરાને કોર્ટમાં લઈ જાય છે, શું કહ્યું મારે બાબા બાબી બેબી હતા બધા તે મરી ગયા હતા, અહીંયા આવ્યો તાર બે પેડા ખડ્યા હતા, પછી ગયો તાર બે પેડા ખડ્યા હતા, બધા ગયો ત્યારે મહેમાન હતો આવ્યો એ ગયો, શું કહ્યું આપણું સામાન જ ક્યાં છે, આપણે શું જવાનું નથી, આપણે જવાનું આ થી તો ભણતી શું તને સમજે નહીં, જીવતા હોય તેને શાંતિ આપો, શું કે છે ગયું એ તો ગયું તો એને સંભાળવાનું જ પડી દો, કેવું અહીં જીવતા હોય જેટલા આશ્રિત એને શાંતિ આપીએ એટલું ખરા નથી, આ તો ગયેલાને સંભાળીએ અમને શાંતિ ના પાડે, એટલે ફરજો શું કહે છે બધું બેસે તમને એમ લાગે છે ખરું, આપણે જો ગયેલા સંભાળ સંભાળ કરીએ ને તો અમને શાંતિ ના પાય, ભગવાન ગયું એ તો ગયું, ગજામાંથી લાખ રૂપિયા પડી ગયા, પડી ગયા પછી ના ચડે એટલે આપણે શું કરવાનું, માથું ભરવાનું, તો શું કરવાનું ભૂલી જવાનું, હા ભૂલી જવાનું, હા એટલે આ બધો અજ્ઞાન છે, આપણે બાપ દીકરા કોઈ હોતા જ નથી, ખરી રીતે ચિંતા કરવા જેવી હોય જગતમાં, મા બાપ કરે તો મનમાં એ થવું જોઈએ, તો છોકરા મળી જાય છોકરાને આપણે શું લેવા દેવા, મા બાપે તો આપણે પુરસ્કાર કર્યો હતો, શું કર્યું મા બાપે, શું કર્યું માએ પેટમાં 9 મહિના રાખ્યા, પછી મોટા કર્યા, માપે કંઈક ફીઓ આપી છે બીજું આપી, કંઈક ગુણ મનમાં જેવો હોય તો મા બાપનો હોય, છોકરાને શું લેવા દેવું, તો મિલકત દેવાનો શું ગાળો પડે છે, શું થઈ મિલકત લઈને ગાળો પડે, સમજ પડે ને, માટે એનું છોકરા જોઈએ સંબંધ રાખવાનો, પણ તે આવું મનમાં દુઃખ નહીં કરાવવાનું, તમને કેમ લાગે છે મારી વાત, ઉભરાઈ કરવાના જે નથી આપણા હાથમાં ફેર, એનું દુઃખ થાય છે વિચારવાનું, ક્યાં જાય તો આપણે એનું કીધી એનો એફેક્ટ આપવા છે, એને સુખી ના થવા દઈએ આપણે સુખી, એટલે શાસ્ત્ર કરે કે ગયા પછી કશે કીધું ઉપાધિ ના કરજો, તો તેથી આપણા લોકોએ કહ્યું ભૂત જરૂર ગુણા બહેરો ફળો બહેરી કરે, પણ એના મન ભૂલી જાવ, ભૂલી ગયા નહીં, ભૂલાતું નથી દાદા, ભૂલાતું નથી, કારણ કે વેપાર એ સંબંધનો હતો, વેપાર બાપ અને દીકરા વચ્ચે વેપાર એવો હતો કે વ્યવસ્થિત ચાલતો હતો, એટલે ભૂલાય એવું નથી, હા ભૂલાય એવું નથી, પણ આપણે ન ભૂલીએ તો એને દુઃખ થાય છે ને આપણે, હા તે જ હું કહું છું, એમને એને દુઃખ થાય છે, દુઃખ કરવું તે આપણું બાપ તરીકે કામ નહીં, એ કઈ રીતે દાદા, હે એને કઈ રીતે દુઃખ થાય, આપણે દુઃખ કરીએ નહીં, અસર ક્યાં પહોંચાય રહે નહીં, ફોન નહીં બેઠશે આ જગત, તો બધું ટેલિવિઝન જેવું છે આ જગત, આપણે અહીંથી ઉપાધિ કરીએ તો પાછું આવવાનું છે, ના કોઈ રસ્તે આવવાનું નથી, તો ઉપાધિ કરીએ તો એને પહોંચે છે, અને એના નામ પર આપણે કંઈ ધર્મભક્તિ કરીએ નહીં તો એ પહોંચે ને શાંતિ રહે, તમને કેમ લાગે છે શાંતિ કરવી તે, ત્યાં કહે છે એને શાંતિ કરવી તમારો ધર્મ છે કે કંઈ સારું એમાં કરે ને, જ્યારે સ્કૂલના છોકરાને જરા પેડા પેડા ખવડાવીએ, એ બધું કર્યું હતું, હા પણ એ ફરી ફરી જ્યારે બધા ચગડ થાય ને પાંચ પાંચ પચાસ આવે ને, એવું પાછળ જે તે પહોંચે તો કરતા છે, તો એને માટે તો છે ને, એ દિનુભાઈ પૂછે છે યાદ આવે ત્યારે શું કરવું, એમ શું કહેશું યાદ આવે, દિનુભાઈ કહેશે હા તો આપણે જોયા કરવું, તો હજુ તો આવો માલ ભરેલો જ નહીં, જોયા કરીએ લુકેલા આવી જાય, તો તન્મયાકાર ના થઈએ આપણે, દાદા પણ મને એવો અનુભવ છે, મને પોતાને એવો અનુભવ છે, તમે કહ્યું તેમ કે બાપા અને બા ગુજરી જાય પછી કંઈક એની માટે કંઈક આપણે લાગણી જેવું થવું જોઈએ, તો મને કોઈ દિવસ યાદ જ નથી આવ્યું. હા, મરી ગયા ને 5 કે 7 દિવસ પછી મેમરી પણ નથી આવતી, એનું શું કારણ? આઈ ફોરગેટ મેમરી ઓલસો. મા બાપ કોણ સારી, મા બાપ કોણ સારી, જો તમને મેમરી હોત ને તો એમ દુઃખ થાય. બિલકુલ મેમરી નહીં અત્યારે, મારે રેકગ્નાઇઝ કરવા હોય તો આઈ કાન્ટ રેકગ્નાઇઝ. દુઃખ થાય એ લોકો નહીં, તમે માથા ભળ તો એ નિષ્ઠુરતા નહીં કહેવાય. મારા હાથનામાં તમે છોકરા કે છોકરો છે કે નહીં, છોકરો છે પણ મારો છોકરો મરી ગયો કે હિમાલય જશે તો શું હાલ છે હિમાલય પછી જ્ઞાન આપ્યું એ ભૂલી ગયા. હવે આપડે કહીએ ને તમે ત્યાં જાઓ તો ના જાય, દાદા ભગવાન તમને માફી એવું બોલજો, તમને ખાતરી છે? 100% ખાતરી છે? થોડી ખાતરી છે ના, મારી જન્મ માફી છોકરો તમને માફી. દાદા ભગવાન કરતા હાજરમાં છે, મારા એટલા માટે આપું, મારા આપું પહેરાવડાવ. એક ભરાવ એક બસ જતી ચાલતા વિચારો પર કાબુ લાવવા માટે શું કરવું? માણસ ના શું કામ છે કાબુ લાવીને? લોકો એમ કે છે કે માણસ ના ચાલતા વિચારો યોગ યોગ એમ કે છે કે માણસ ના ચાલતા વિચારો ઉપર કાબુ આવી જાય તો પછી એની યોગ ની ક્રિયા એની મેરેજ થયા કરે. રાજીજી આવે છે ને એ વિચાર જુદા છે, તમે જુદા ને વિચાર જુદા. જો વિચાર માં તમને ગમે છે તો તમે તન્મયકાર થાવ છો, ના ગમે તેમાં થાવ છો. તમને ના ગમતા વિચાર આવે તો તન્મય કાર થાવ છો કેમ નહીં થતા? રસ નથી પડતો એટલે. હા સાંભળ્યું ને, માટે આ વિચારો પર તમે ભેગા શું થાવ છો? બધા જ મહાપુરુષો ગાંધીજી છે, વિનોબાજી છે, એ બધા વિચારો ઉપર કે છે કાબુ મેળવવા માટે કે છે. પણ એ વિચારો મારું કહેવાનું વિચાર, તમને વિચાર ના ગમતો હોય તેમાં કાબુ રહેશે કે નહીં રહેતો? વિચાર પર કાબુ મળતો નથી. જે વસ્તુ તમને નથી ગમતી તેમાં કાબુ રહી છે, એમને ના રે એ વસ્તુ. એમ કે છે કે નથી ગમતા વિચાર પર કોઈ કાબુ નથી રહેતો એવું કે છે. અક્રમ એ ઋણાનો બંધ છે, એ ઋણાનુબંધ બધાને કઈ જેવો થાય છે. એ તમારો હિસાબ છે, એટલે તમને ભેગા થાવ ને ભેગા થાવ ને સમજાય છે ને તમને? હા, નહીં તો અનંત અવતારથી ભટક ભટક ભટક કરે જ્ઞાની પુરુષ ની પાસે અમે ઘેર જોડે રહેતા હોય તો ખબર ના પડે. દાદા પ્રવૃત્તિ છે ને, પ્રવૃત્તિ પ્રવૃત્તિ ની અંદર છે ને નિવૃત્તિ નથી આવતી, ક્ષમતા વિષમતા રહ્યા કરે. પ્રવૃત્તિ ની અંદર નિવૃત્તિ નથી આવતી, ક્ષમતા વિષમતા રહે છે. નિવૃત્તિ હોય જ નહીં કોઈ ને, નિવૃત્તિ માં હોય ને તે પ્રવૃત્તિ માં હોય છે. એ તમને દેખાય ખરા કે આ બેહી રહ્યા છે બાપજી, સાધુ મહારાજ તમારો રૂપે બેહી રહ્યા છે, પણ તમને લાગે નિવૃત્તિ માં છે, પણ એ પ્રવૃત્તિ માં હોય. મન શું હોય? મન મન પ્રવૃત્તિ માં હોય. હા, એ પ્રવૃત્તિ નિવૃત્તિ કહેવાય જ નહીં, કોઈ નિવૃત્તિ હોય જ નહીં આ જગત માં. કોઈ નિવૃત્તિ હોય તો ફક્ત એક જ્ઞાની પુરુષ એકલા જ હોય. કેવું? નિવૃત્તિ હોય નહીં. પ્રવૃત્તિ માં નિવૃત્તિ રહે એનું નામ સાચી નિવૃત્તિ છે. પ્રવૃત્તિ માં દેખાને લોકોને એમ દેખાય ખબર બધી આખી પ્રવૃત્તિ, એમાં નિવૃત્તિ રહે સાચી નિવૃત્તિ. બાકી આમ બેસી રહ્યા હોય ભગવાન ઉપર પહેરીને એ પેટ ઉપર હાથ પહેરીને અને 1000 હાથ બોલ્યા કરતા હોય તો એમાં કશું દાડો ભરે નહીં. મેં મનમાં બધું મહાવીર ભગવાન પ્રવૃત્તિ માં નિવૃત્ત હતા. કેવા હતા? અને તમે નિવૃત્ત ઘેર બેસી રહો છો ને તો એ પ્રવૃત્તિ હોય છે. એમનું કેવું છે કે અહિયાં અમે હોઈએ સંતો ની પાસે હોઈએ ત્યારે અમે કઈ જ્ઞાન લાગી જાય, પછી ઘેર જાય એટલે ત્યાંના સંઘમાં પછી ક્ષમતા વિષમતા વિષમતા આવી જાય છે. સગડી પાસે બેસીએ એટલે વગર ટાળ ઉડે. સગડી થી ઉઠ્યા એટલે પાછું તેનું તેજ ના પણ આ બાબત ક્યારે ટાળ્યા? શું છે હમણાં ક્યારે ટાળ્યા? અમારી આજ્ઞામાં રહે તેને કોઈ દાડો ટાયર ના હોય, ગેરંટી બોન્ડ લખી આવી. શું કહ્યું? ગેરંટી બોન્ડ લખી આવી. પણ આજ્ઞામાં રહેવું ના થતા શું થાય? ભાઈ કહે છે કે અમને કઈક આજ્ઞા આપવાની વિનંતી કરીએ છીએ, અમને કઈક આજ્ઞા આપો એમ કહે છે. શું આજ્ઞા લેવી છે? જે આપો એ, જે આપો એ. આજ્ઞા કરતા હું જે એવું છે ને, આ આજ્ઞા આપું અને વખતે મોક્ષ ની પછી આજ્ઞા રહી જાય. આ આજ્ઞામાં તમને શાંતિ રહે નહીં થોડી થોડી, એટલે તમે જાણો કે સારું છે. પછી આ મોક્ષ રહી જશે. એના કરતાં તમે મુંબઈ આવો ને તમને જલ્દી ઉકેલ લાવ્યા નહીં. તમે આટલી દોડધામ કરી છે ને કે મારે ચોપડે ન જ છે. શું છે? કોણ કેટલી દોડધામ કરે છે અને કેટલી કેટલી મુશ્કેલીમાંથી ફરે છે એ બધું અમારી નોંધ હોય. કેવી હોય? જો તમે ખાધા વગર તો પાછા જતા હતા બધે. હા, અને આ જ્ઞાની પુરુષ પાસે અત્યારે મોક્ષ લઈ લેવા જેવું. કેવું છે? પણ એ પાછું એનો કાળ પાકે ત્યારે અમે આપીએ છીએ. એવું તમે કહો કે હમણાં હમણાં કશું કરો તે ચાલે નહીં ને, અને તમારો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું ભેગું થાય સારું કામ થાય. કેવું? જ્ઞાની પુરુષ તો કોને કહેવાય કે જે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવે કરીને પ્રતિબદ્ધતા ના પામતા હોય. શું ભાઈ કોને કહેવાય? પ્રતિબદ્ધતા ના પામતા. શું કહેવાય? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. દ્રવ્ય ક્ષેત્ર કાળ. શું કહે છે? અમારી આજ્ઞામાં રહે તેને પ્રતિબદ્ધ ના થાય. આ બાબુ બેના બધા જે અમારી આજ્ઞામાં રહે ને તેને પ્રતિબદ્ધ ના થાય. સમજાય ને? અને જ્ઞાની પુરુષ હોય રાખીએ છે જ નહીં, પોતે વિતરાગ જ છે. આ કોણ બોલે છે જાણો છો ને? કોણ બોલે છે? વિતરાગ પ્રભુ. વિતરાગ પ્રભુ બોલે છે. વિતરાગ પ્રભુ. વિતરાગ પ્રભુ બોલી ના શકે. આ ટેપ રેકોર્ડ બોલ ભાઈ પકડી લે ને, તેને મોકલી લીધે પકડે નહીં. પણ આડેયો હોય, કેવી હોય આડે, તો જ્ઞાની પુરુષનું હાથું જે ખોટું છે એ પોતે તપાસ કરે. કેવું કરે? કેવું પોતે તપાસ. બરાબર. હોય છે કેવી તે વ્યવહાર નિશ્ચય માના જાય, નિશ્ચય વ્યવહાર બના જાય, તે હોય તાર મોક્ષ થાય. ને મોક્ષ થાય અત્યારે વ્યવહારમાં છે ખરા લોકો? વ્યવહારમાં તો છે. શું કે છે? વ્યવહારમાં તો છે. વ્યવહારમાં તો છે. પણ જૈનો કે સાધુઓ બધાય બધાય સાધુઓ વ્યવહારમાં નથી, જઈને ક્યાંથી હોય? શું કહે? વ્યવહાર શુદ્ધ વ્યવહારમાં નથી આવ્યા. શું કહે? શુદ્ધ વ્યવહાર તો સુગંધી વાળો હોય. કેવો હોય? સુગંધી વાળો. સુગંધી વાળો હોય. કોઈ પાસેમાં સુગંધી આવે છે? પેલા આવો બેસી રહી એવી સુગંધી આવે છે? શુદ્ધ વ્યવહાર કેવો હોય? સુગંધી વાળો. સમજ પડે ને? મુંબઈમાં શ્રેષ્ઠી હશે ખરા? શ્રેષ્ઠી શ્રેષ્ઠી ચાલે. પણ દરમાં જતી વખતે સીધું થવું પડે ને, તો પછી પાછળ થઈ જાય ને. પછી જે સંસારમાં ના રહેતા હોય તો આપણું કલ્યાણ થાય, ત્યાં મોક્ષ મળે. જો એમની કૃપાથી શું ના મળે? એમની કૃપાથી હરેક ચીજ મળે. ચાલો બોલાવો. રમણીકભાઈ નું અનુભવ છે, એમણે પેલી ચોપડી આપતવાણી ને બધું વાંચ્યું ને, ત્યારથી જ છે તો એમને આપનો સ્મરણ કરે તો વાક્ષેપ નો અનુભવ થાય છે, એની સુગંધ આવે છે. લોકોને જ્ઞાન મળે છે એવું તેવું થાય, એટલી બધી સુગંધી આવે છે. પોલમાં પોલમાં બધા ફેરાય કરે છે અને મહિના મહિના સુધી સુગંધ રહે છે. એમને ભાઈને બી છે, ભાઈને બી એમનો સુગંધનો અનુભવ છે. મળ્યા પછી મળ્યા પછી ક્રિયાકારી નથી. શું કહ્યું? ક્રિયાકારી. ક્રિયાકારી હોય, સાચું જ્ઞાન એનું તમે કહેવાય. ક્રિયાકારી હોય. તમારે કરવું ના પડે, એને મેં જ્ઞાન જ કર્યા કરે. તમારે કરવું પડે છે કે એની મેસેજ થઈ જાય? ઓટો અચેતન જ્ઞાન એ જ્ઞાન ના કહેવાય. છતાં સંસારમાં આ ધર્મ ખબર છે તો અધર્મ તો બેસી રહી જાય. ખોટું નથી, ખોટું નથી ને? નહીં, ધર્મ સાંભળે તો ધર્મ પેસી ના જાય ને. પણ છેવટે તો આ ધર્મ કામ લાગશે ને. જો ચેતન જ્ઞાન જોશે કે તમારું જ્ઞાન જ કામ કર્યા કરે. તમારે કશું કરવાનું ના, તમારે તમે શું કરી શકો? ચાલો પેલું છેલ્લું પદ પેલા મનમાં ભય છે. આત્મભાવ અસ્તી. આત્મભાવ એટલે હું પોતે છું. આ મને વિચાર આવે છે એ આત્મભાવ કહેવાય. સમજ પડે ને? તેમાં ભય તાર શું થાય? બુદ્ધિ તે દે, પછી બુદ્ધિથી સહી કરે. અહમને વિશ્વ આસક્તિ, પછી વિશ્વ આખા જગતની આસક્તિ ચોટી પડે. તમને ચોટી નહીં પડી? આને આવું જ કરો છો? શું છે? તમે નહીં, બધા જ આખું જગત જ આવું કરે. આ બંધ થઈ ગયું એટલે થઈ ગયું. મોટર ચાલુ હેન્ડલ મારતો દમ નીકળી જાય છે, એટલે કોઈ હેન્ડલ મારનારો નથી, તો પછી આપણે શું કરવું પડે? મોટર બંધ કરવી હોય તો ગાડી ઉભી રાખીને ચા પીવી હોય શું કરવું પડે? પંડા બંધ થઈ જાય અને એન્જિન ચાલુ હોય, કેવું સરસ ભાઈ ને? પંડા બંધ થઈ જાય ને એન્જિન ચાલુ હોય, સરસ ભાઈ. અને ન્યુટ્રલમાં ના મૂકે તો શું થાય? ઉભરે ચા પીવા ઉભરે હોય, એટલે એમાં સાધન રાખ્યું છે, મોટર પર સાધન રાખ્યું તો અમારે નહીં રાખ્યું હોય. તમારી ગાડી ચાલ ચાલ જ કરે, ત્યારે ન્યુટ્રલમાં મૂકો ને થોડી વાર આપણા અંદર છે સાધન, તેના પરથી આ બધું બનાવેલું છે. કેવું છે અંદર તેના પર? તમે ન્યુટ્રલ જોયેલું નહીં આમાં? બધું સાધન છે. આ મશીનરી જ છે આ. તમે પોતે શરીર નથી, તમે પોતે નથી, આ બધી મિકેનિકલ છે. અહીંથી આ શ્વાસ જાય છે, તેથી આ બધી મશીનરી બંધ ચાલુ છે. જો શ્વાસ બંધ જ કરી દેવામાં આવે ખલાસ, મશીનરી બંધ. વખત ખાવાનું બંધ કર્યું હોય ને તો 10-25 દાડા કાઢે, પાણી બંધ કર્યું હોય તો 10-15 દાડા કાઢે. પણ આ તો ના નીકળે, એટલે આ બંધ કરે કે બધું બંધ. એટલે આ હવા જાય છે કે ભાઈ ચાલુ થઈ જાય છે બધું, સમજ પડી ને? પેલામાં એન્જિનમાં પિસ્ટન આવે છે ત્યારે ફાટે છે, સમજ પડી ને? બરાબર. અને આમાં હવા જઈ કે બધું ફાટ્યું અંદર, તો બધું ચાલુ જ રહે. પછી હવા બંધ થઈ જાય, પછી બંધ થઈ જાય. અખતરો કરવું કરશો નહીં, સમજ પડી ને? કરવા જેવો નથી, સમજ પડી ને? લાગે છે આપણે દાદા કહેતા હતા બંધ થાય છે કે નહીં? મિકેનિકલ છે આ લોકો, મિકેનિકલ આત્માને સાધુ આચાર્ય બધા જૈનો મિકેનિકલ આત્માને આત્મા કહે છે. શું કહે છે? આત્મા કહે છે. સ્થિર કરો, એને આત્માને સ્થિર કરવાનું હોય, સ્થિર કરો કે છે. સ્થિર કરો એટલે એમાં ચંચળ છે આત્મા, તો કે હા આત્મા ચંચળ છે. મિકેનિકલ ચંચળ હોય, શું હોય? આત્મા જાણતો જ નથી જગત આ કોઈ, સંપૂર્ણ આત્મા તરીકે જાણ્યું જ નથી જગતે. શું તપાવ તો એક જ્ઞાની પુરુષ કયા, પણ જ્યાં સુધી ત્યાગ કરવાનો છે બાકી છે ત્યાં સુધી પૂરો આત્મા જાણ્યો નથી, જે અધૂરો છે. કેવું છે? પણ તે પાછલા ભાગમાં એને પૂરું જાણેલું હતું. શું કહ્યું? એ નાની ઉંમરમાં થયું હતું આ, સમજ ને? ત્યાગની વાતો, અને પછી એ ત્યાગની વાત કરતા હતા, પણ એમને જ્ઞાન સારું થયું હતું. જ્ઞાની હતા, એમનો શબ્દ શબ્દ જ્ઞાનીનો જ છે. શું છે? સમજ પડે ને? હવે જ્યાં સુધી આત્મા જાણ્યો નથી ત્યાં સુધી આને જ છે તે આત્મા ગણે. શું કહે? મારો આત્મા પાપી છે એવું કહે છે? નહીં કહેતા કોઈ? એવું કોઈ કહેતા નથી, નહીં? મારો આત્મા પાપી છે એવું નથી બોલતા કોઈ? મેં તો બહુ જને મળ્યો સાંભળ્યું. શું કરે સાહેબ, અમારો આત્મા પાપી છે કે? મેં તું ચોખ્ખો ને આત્મા પાપી છે, ખરેખર તું આમ થઈ ગયું. વકીલાત પણ, વકીલાત તો કરાવી જો તારા શબ્દ ની કે સાહેબ મારો આત્મા પાપી છે, તું ચોખ્ખો. એનો વકીલ શું પૂછે? તમે ચોખ્ખા ને? મારો આત્મા પાપી છે એટલે કોણ ચોખ્ખું? પોતે ચોખ્ખો ને આત્મા પાપી. કહેવાનું શું છે? હું પાપી છું સાહેબ, મારો આત્મા ચોખ્ખો છે. શું કહેવાનું? હું પાપી છું, મારો આત્મા ચોખ્ખો. હા, હું પાપી છું, મારો આત્મા ચોખ્ખો છે. બધું ઊંધું થઈ ગયું, એટલે જે કાચું રાખવાનું હતું તેને બાફી નાખ્યું, અને બાફવાનું હતું એ કાચું. ચોપડવાની હતી એ પી ગયા, અને પીવાની હતી ચોપડી. છોકરા ની પીધા શું થાય? પોઈઝન થઈ જાય, મરી જવાય. પરિણીતિ ના હોય, સ્વપરિણીતિ હોય, પોતાના ક્ષેત્ર માં કામ હોય, કેવું? અને અહંકાર શૂન્ય થઈ ગયેલો હોય તારે ભગવાન કહેવાય. બીજા લોકોને ભગવાન તો છે, પણ ભગવાન કહેવું એ ગુનો છે. કહેનારનો ગુનો અને સાંભળનારનો ગુનો શું છે? કહેનાર તો કહેનાર તો છૂટી જાય બિચારા, અગાણી સમજણ ટીકે છે, પણ કહેવડાવનારનો ભૂલ છે. શું છે? અને અમે તો ના કહીએ, ભગવાન તો બહુ નીચું પદ છે. કેવું છે? અમારું તો બહુ ઊંચું પદ છે, પણ હવે અમારે શું કરે? અમારે આનું પદને શું કરવું છે? જે કહેવું હોય તે કે સમજ પડી ને. ભગવાન છે એવું બોલાવે ના બોલાય મારે? તમે જે છે એનાથી બોલાય? કોનાથી બોલાય? નથી એનાથી બોલાય ને. જોખમ છે નર્યું. શું છે? નર્યું જોખમ છે. હા, જેને છે પોતે છે. કોઈ બોલી શકે જ નહીં. ગો તો ગોડો બોલે, ગોડાને કશું જવાબ ના હોય. કો તો યથાર્થ બોલે, બે જ જણ બોલે તો બોલે ને. કોણ કોણ બોલે? ગાંડો બોલે અથવા યથાર્થ. ચક્રમ હોય ને તે કે શું ભગવાન છે બોલે તો કારણ કોણ પૂછનાર છે? બાકી આપણા આચાર્ય મારા જ છે, મારા જ છે આચાર્ય. શું છે? જરાય ગાંઠ પણ ના મળે. કેવું જો ને? આ તો કાળના હિસાબે એનું જ્ઞાન પ્રગટ થતું નથી. કેવું થયું? કાળના હિસાબે. હા, પણ દાણા ચોખ્ખી છે કે ભગવાન મહાવીરની આજ્ઞા પાળવી જ છે એવું નક્કી છે. પળાતી નથી એવા જુદી છે. શું છે? તમારે પાડવાની ઈચ્છા કરી ને, પણ પડાતી નથી. શું થાય? સમજ પડે ને. એટલે દાણા ચોખ્ખી છે દરેક એક એક સાધુ મારા. કેવું? સખત બસે પાંચ છ એકાદ જણ એક બે એવા હોય તે વાત ને. એક એક તરફ જો એ બોલે નહીં કેમ ભગવાન છે, કોઈ દાડો ના બોલે. જો બહુ જોખમ. પછી આ બીજા ધર્મ વાળા બોલે ગાળો કાઢે તેનો હતો નથી. આ સમજું માણસ ના બોલે. કેવું? એક ક્ષણ વાર હું ભગવાન છું વિચારાય નહીં. કેવું હોય? કેવું પડે? આટલું હોય પરપરણીથી માં કિંચિત માત્ર ન રહેતા હોય. શું કહ્યું? પર ક્ષેત્રે મુકામ ના હોય. કેવું? પર ક્ષેત્રે મુકામ ના હોય. તમે તો આખા દાડો પર ક્ષેત્રમાં જ મુકામ છે. તો ક્યાં મુકામ છે? સ્વક્ષેત્ર જોયું જ નથી ને. સ્વપરિણીતિ એ જોઈ નથી. સ્વપરિણીતિ કોને કહેવાય તે જોઈ નથી. પ્રભાવના પુસ્તક શાંતિ, જ્ઞાની પુરુષ ની વાણી છે ને, શાંતિ આપે. શું આપે? શાંતિ. પણ મુક્તિ ના આપે. શું કહ્યું? મુક્તિ. મુક્તિ તો એ હાજર હોય ને તો જ આપે. કોણ આપે? એમને કહ્યું કે અમે તો એમાં ના પાય. જો ને જો ને તો એ ચક્કર લોકોને વાપરવાનો શબ્દ છે. કેવું છે? ચક્કર લોકો. કોને? ચક્કર લોકોને. એટલે ભ્રાંતિથી ચકરાઈ ગયેલા હોય. ભ્રાંતિથી ચકરાઈ ગયેલા હોય. કેવા હોય? ભ્રાંતિથી ચકરાયેલા હોય. ભ્રાંતિથી ચક્કર આવ્યા હોય. ચક્કર નથી આવતા લોકોને. આમ ફેર ચડે છે અને તે પાસે ચક્કર ચકરાઈ ગયેલા ક્યાં સુધી હોય? ઘન ચક્કર સુધી હોય. કેવા? ચક્કર ગુણ્યા ચક્કર ગુણ્યા ચક્કર, એનું નામ ઘન ચક્કર. શું કહ્યું? સમજ પડી ને. એટલે જો તો વાપરે એ આપણે તો કામ જ નહીં ને. તમારે જ્યાં શોભે જ નહીં ને. તમે તો સારા વ્યક્તિત્વ વાળા, અત્યારે પહેલી વખત બોલાવ્યું, પણ હવે જો તો વાપરશો નથી. વાપરવા જેવી ચીજ જ નહીં. એ અનર્થ ભાષા છે. કેવી છે? આમ થયું હોત તો આમ થાત ને, આમ થયું હોત આમ થાત, એવું બોલવાની અર્થ જ નહીં. એ ઇગોઇઝમ છે. શું છે? ઇગોઇઝમ. સંસારમાં હેતુ નહીં, ફાયદો કશો ના થાય. જય સચિદાન. એટલે વાતચીત કરો કઈ સંતોષ તરફ વળવા. જે માગો તે આપે એવું છે. શું કહે? પછી પગપટો ફૂટ્યા પછી ભગવાન ચાલ્યા, પછી તો અમારું ચાલશે દગડમ દગડમ, પણ બરોબર નઈ. જાતે આજે હોય જ્યાં 14 લોક નો ના થાય. આ તો ભાદર ના પાટીદાર છે. શું છે? આ કોણ છે? ભાદર ના પટેલ છે. પણ 14 લોક નો નાથ આખો પ્રગટ થયેલો છે. 14 લોક નો નાથ આખા બ્રહ્માંડ ને વશ કરવાની શક્તિ ધરાવે છે. શું છે? કલાકમાં મોક્ષ આપવાની વાત કરી છે, એમને વાત કરતા હોય છે. કલાકમાં મોક્ષ હોતે હોય છે ખરું કોઈ જગ્યાએ? પણ પછી 5-5 કલાક 6 કલાક બેહવું પડે કે ના બેહવું પડે? બેસવું. તમે સમજાયું? બેસવું. એ પૂછો પૂછો કંઈક. ક્યાંથી ટાઈમ નહીં મળતો તમને? ફક્ત આ જ્ઞાન જુદી જાત નથી. તમારે જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેવાનું. શું રહેવાનું? આકર્ષણ થાય છે તો 5-5 કલાક નું ઓળખાણ થયું, કેટલું આકર્ષણ થાય? 1 કલાક તમે આવ્યા તારા અહીં બોલ્યા તમે, વૈશ્વિક સંબંધ બંધાય છે. શું કરે છે? એ હાથ પડ્યા પછી સંબંધ બંધાય ને, ત્યાં બે ફિક્કો લાગે છે. કેવું તમને એવું લાગે છે કઈ? મારી ઘણી વાત તમને સમજાય છે? ખરી બધી બાબતમાં કાચું કાપવા મળે છે. હું ઘણું સમજણ પાડું કે આમ શું ઉતાવળ કરો છો? તમારા ભાગમાં હશે એટલે જવાનું નથી. શા માટે ઉતાવળ કરો છો? અને ખરાબ દોનત વાળો પૈસા વાળો થાય તો દેખાય, દેખાવાનું માત્ર, એ ટકે નહીં લાંબુ. શું થાય? અને ઉપાધિ પાર વગર નહીં. પણ તમે શાક પડ્યા વગર કેરી નો તમે રસ ખાવા છો એમ કેવા માંગે છે? ઘણી વાર કચુંબર માં કામ ના આવે શાક પડે પહેલા ની કેરીઓ. કચુંબર માં બધું ના લેવાય ને. મારું કહેવાનું કે અથાણું કરવા લાયક થોડી જ કેરી હોય. બધી જો કરીએ અને અથાણું કરીએ તો પછી રસ શું કહીએ? એને અમૃત ફળ કહેલું છે. શું કહ્યું છે? અમૃત. અમૃત ફળ શાના આધારે? એનો રસ કાઢો તો અમૃત જેવો લાગે. શું? અને ઉનાળા અંદર બહુ ગુણકારી છે. વધારે વધારે ગુણકારી હોય તો કેરીનો રસ સમજણ ને. જો ચૂસીને ખવાય તો ઉત્તમ, નહીં તો ગમે તે રસ ઘી લઈને પણ ખાઓ. શું? કેવા દેખાય છે? હિન્દુસ્તાની એક સ્ત્રી જો કદી હાથ પડેલી સ્ત્રી હોય ને તો 5-6 માણસ ડરી જાય ને જોઈ ને. હા તો કઈ ડરતું જ નથી નઈ. આપણી સ્ત્રી એટલે તો બહુ મોટી વસ્તુ છે, મોટી શક્તિ છે. શું છે? અને આપણે દૂરધાણી કરી નાખી બધું. એટલા માટે આ જ્ઞાન નું મોટો નિમિત્ત માત્ર છે. શું છો? નિમિત્ત. આનો નિમિત્ત છું. આ બધા સેબોટેજ કરી નાખ્યું બધા ટ્રેક્ટરે. શું કર્યું? આ ટ્રેક્ટર તો 70 હોર્સ પાવરનો બધાએ. શું કર્યું? તોડી નાખ્યું. હવે હું છતાં ચાલે તો એવું કરી આલીશ. પછી ગમે એટલા રોડ બોડ બધું મારી આપ્યું. બધું સેપરેટ કર્યું છે. આપણે હમણાં છે મુંબઈમાં લોકોને મળા પર દિવેલ ચોપડેલું હોય છે. હમણાં કઈક એનું આવે છે આર્નોલ્ડનું ભવિષ્યવાણી આવે છે 1982 કંઈ જુલાઈમાં દુનિયાનો વિનાશ થશે ને ફક્ત 70,000 આ 4 અબજની વસ્તીમાં ટકોનો ટકો પણ રહેવાનો નથી. અને બહુ સાચી 1554 એની કહાણી આવે છે 1554. હવે એ કંઈક દાદ જેમ સમજણ પડે છે એમ જેમ વિકલ્પ આવે છે એમ લખી નાખે છે. જો એટલે હું 70,000 વસ્તી રહેવાનું નથી, તારે શું કા 70,000 શું કા રાખે છે? બધી એમ કહે છે ને કલાક થઈ જાય, 70 રાખીને શું કામ છે? જો એવું જગત બન્યું ક્યારેય બન્યું નથી. શું છે જગત? તો કાયદેસર છે. કેવું છે? કાયદેસર. કેવું કાયદેસર છે? આ જેમ તાવ ચડે છે ને, તાવ ચડે છે ને, લીટી સીધી હોય છે ને, પછી ઉતરે તેની લીટી બધા લોકો ને આમ થા મગજમાં અવરું ઠસાવે છે, લોકો ભડક્યા કરે છે. શું એને ગોરાળી જોડે મેળ ના પડતો હોય, એ આખું દુનિયા ને ભય ભાગતો હોય. ગોરાળી જોડે વડે થતી રોજ તમે સમજો ને, ગોરાણી જોડે વડે થતી હોય અને દુનિયાનો ભાઈ ભાગતો હોય. એટલે મારા તારી ગયા તો તારું ચાલુ જ નથી. તો બીજી વાતો કરે છે નીકળે છે. એક માણસ મને કહે છે એ સાહેબ, આથી 30 વર્ષ ઉપર જ્ઞાન થતા પહેલાં લાંબો કોટ પહેરતો હતો, લાંબો પેલો શેઠ પહેરે ને બધા શેઠ લોકો. તો મને કહે છે એ સાહેબ જરા ઘર જરા આવો ને, રસ્તા પર પેલો બેઠેલો, તમે સમજ પડી ને? તો એવા કેટલા હિન્દુસ્તાનમાં છે આચારી? તેનું જ્ઞાન સાચું ના હોય, જ્યોતિ જ્ઞાન તો સમજણ પડતી ને, ગુરુ સાચો હોય તો હોય ને, પણ એનો શબ્દ સાચો પડે. આપણો હિન્દુસ્તાનનો પણ નથી એ પોતે. બીજા લોકો એવું લખે છે કે 2000 એટલી બધી વસ્તી થશે, કેટલી થશે? ઊભું રહેવાની જગ્યા નહીં મળે. હવે આવું કરે છે એક બાજુ, આવું કહે છે એક જણ છે તો વારો કહે છે કે આ રીતે જો વસ્તુ તો કે 6 અબજ કે છે તો વાળો કે છે કે આ રીતે જો વસ્તી વસ્તી વધશે તો આટલી થશે એમ જો તો છે. જો તો હોય ને તો વાતમાં માલ નહીં, તમારે ભડક્યા વગર કામ કરી જાઓ ને. નથી કશું જુઓ, આ જગત નો ક્રમ કહું તમને, પેલો અનંત ભાગ વૃદ્ધિ થાય. શું થાય? અનંત ભાગ પેલો વૃદ્ધિ થાય, પછી અસંખ્યાત ભાગ વૃદ્ધિ થાય, પછી સંખ્યાત ભાગ વૃદ્ધિ થાય, પછી સંખ્યાત ગુણ વૃદ્ધિ થાય. શું થાય? પછી અસંખ્યાત ગુણ વૃદ્ધિ થાય, અને પછી અનંત ગુણ વૃદ્ધિ થાય. શું થયું? આ અનંત ગુણ વૃદ્ધિ થઈ છે. હવે શું થયું છે? અનંત ગુણ વૃદ્ધિ. આ વૃદ્ધિ થતા થતા અનંત ગુણી વૃદ્ધિ થઈ. પેલા વાક્ય નો શું અર્થ તમને સમજાવું? ભગવાન છે, જ્ઞાની પુરુષ મહાવીર છે, જ્ઞાની પુરુષ ખુદા છે. શું છે? બધું છે જ્ઞાની પુરુષ. ખુદ ને જાણે ખુદો, ખુદ ને જાણે ખુદો. કોણ? ખુદ ને જાણે અને ખુદ માં મુકામ કરે. ખુદ તો તમે જાણી બેઠા છો પણ મુકામ કરતા નથી. અમારે તો ખુદ માં જાણી ને ખુદ માં મુકામ છે. શું છે? અને આખા જગત ના ખુલાસા આપીએ તારે ખુદા કહેવાય ને, ખુદા થાય ને. સમજ ને? મુસલમાનો ભણેલા ને કહેવાય, અમારથી ભણેલો પૂછે કે આપ કોણ છો તો કહેવાય, અને ઘોડા ગાડીવાળ ના કહેવાય ને તો ઉલ્લડો થાય, કારણ કુરાનમાં ના રાખ્યું છે મનુષ્ય ખુદા રૂપે હોય નહીં. અમારો આ બેન પૈગંબર સાહેબ કહેવાય, અમારો પૈગામ જે છે એ પહોંચાડે પૈગંબર સાહેબ, સમજ પડે ને. છોટુભાઈ નો પ્રશ્ન છે કે આપ જગત બધું વ્યવસ્થિત કહો છો તો કોઈ ચોર ચોરી કરે છે, કોઈ ચોર ચોરી કરે છે, અને પછી છે તો આપણે લોકો આપણે એમ કહીએ છીએ કે પાપ કરે છે, તો પછી પાપ અને પુણ્ય વિશે આપ શું કહેવા માંગો છો? જ્યાં સુધી ભ્રાંતિ છે આ જગત શું છે, કોણ ચલાવે છે, કેવી રીતે ચાલે છે ખબર નથી, ત્યાં સુધી આપણે પાપ પુણ્ય માનવું પડે. તમે સમજ પડે ને, બાકી ખરું યથાર્થ જોવું હોય ને જગત તો કોઈ મરતું નથી ને કોઈ જીવતું નથી, સમજ પડે ને. અહંકાર મરે છે ને અહંકાર જીવે છે, શું છે અહંકાર મરે ને અહંકાર જીવે, કોઈ મરતું જીવતું નથી, પણ એ જોવાની દ્રષ્ટિ ક્યાંથી આવે, સમજ પડે ને. જયારે મરતું જીવતું ના હોય તો ગજુ કોને કાપ્યું, કોણ લીધું, સમજ પડે ને. મને દુનિયામાં કોઈ માણસ મને ગુનેગાર દેખાતો નથી, ગજુ કાપે તે નહીં દેખાતો, અને દાન આપે તે નથી દેખાતો, સમજ પડે ને. દેવ ભ્રાંત દ્રષ્ટિ છે, શું છે ભ્રાંત, આ સારું ને ખોટું, સારા ઉપર રાગ કર્યો અને ખોટા ઉપર દ્વેષ કર્યો, શું કર્યું, સારા ઉપર રાગ કર્યો, રાગ કરે, અને ખોટા ઉપર શું કરે, દ્વેષ કરે, દ્વેષ કરે, રાગ દ્વેષ ની દશા કરે, અને એ ભ્રાંતિ છે, સાચી વાત ને. જો ચોરને આપણે કઈ તુચવા ચોરી કરશું તો મને ભગવાન પેડા કરે છે, એટલે ભગવાન પેડા કરતા ભગવાન જોખમદાર, તું સારો જોખમદાર, ભગવાન ભગવાન પ્રેરણા કરે નહીં, છતાં એ ગુનેગાર નથી, શું છે ગુનેગાર નથી, એવું આ જગત છે, અમે જોયેલું છે આ જગત, એ અહંકાર કરીને કરે છે માટે ગુનેગાર થાય છે, શું થાય છે અહંકાર કરે છે, ચોરી કરવાનો જ કે છે, એટલે અહંકાર કરે છે એનો ગુનેગાર ગુનો છે, અહંકાર ના કરે તો ગુનો નથી, અત્યારે અમે કશું અહંકાર ના કરીએ એમ ગુના નહીં, અમારા અહંકાર જ ના હોય ને, ગુનો જ નહીં, ફોડ પડ્યો કે ના પડ્યો, ફોડ કહ્યું એ પ્રમાણે તો એ આ તો બિલકુલ એમ કે જેને તકો પણ નહીં આવે એવો જ આ ભાવ કહે, આમ ભલે આપણે સમજીએ છીએ આંતરિક, પણ બાહ્ય દ્રષ્ટિમાં કે અનુભવમાં આવું નથી આવતું, એ ક્યારે એમ એમ કે છે કે આપ પોચે એ ના આવે તો એ અનુભવ તો અમારી આજ્ઞામાં રહેતો આવે, સંપૂર્ણ આજ્ઞામાં રહે, જો આ પીએચડી થયેલા છે એમના વાઈફને પાંચ છોડીઓ મૂકીને મરી ગઈ, પાંચ છોડીઓ મૂકીને મરી ગઈ, ઉંમર કેટલી તમારી, પાંચ છોડીઓ મૂકીને મરી ગઈ, છોકરો બકરો છે નહીં, એ પીએચડી થયેલા છે, પણ આ જ્ઞાન લીધેલું છે, તો પેલા ડૉક્ટર એમ કહેતા હતા કે તમે બહાર જતા રહો તમે હમણે અહીં ભરના રહેશો, તો અમને કહ્યું કે ડૉક્ટર તમને હરકત થશે પણ મન નહીં થાય, કહે છે શું કહ્યું, ડૉક્ટરને કહે છે તમને અસર થશે પણ મન નહીં થાય, તમને અસર થઈ નથી, શું કહ્યું ના થાય, પણ આ જે જ્ઞાનની કક્ષા છે ને એની ટકાવારીમાં આખું જે પ્રસારણ થવું જોઈએ જગતમાં એ આપણને કંઈ દેખા કોઈ અનુભવ કે એવું દેખાતું કેમ નથી, એમ જુદો છે સાચી વસ્તુ ની હોય, ખોટી નહીં, હિન્દુસ્તાન માં અબજોપતિ વધારે હોય કે ગરીબ, ગરીબ અબજોપતિ કેટલા હોય, કે હંમેશા જે વસ્તી વધારે ને ત્યાં કશું જ છે નહીં. શું કહ્યું? આ દોઢ અબજ વસ્તી ક્રાઇસ્ટ નો ધર્મ પાડે છે.